શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ 30મો અધ્યાય પ્રચેતાઓને શ્રી વિષ્ણુ ભગવાનનું વરદાન. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, તમે રાજા પ્રાચીન બહરીના જે પુત્રનું વર્ણન કર્યું હતું તેમણે રુદ્રગીતા વડે શ્રી હરિની સ્તુતિ કરીને કઈ સિદ્ધિ મેળવી? હે મૈત્રેજી, મોક્ષના અધિપતિ શ્રી નારાયણના અત્યંત પ્રિય ભગવાનનું અચાનક સાનિધ્ય પામીને પ્રચેતાઓએ મુક્તિ તો મેળવી જ લીધી હશે, તેથી પહેલાં તો એ બતાવવાની કૃપા કરો કે આ લોકમાં અથવા તો પરલોકમાં પણ તેમણે શું મેળવ્યું. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, પિતાના આજ્ઞાકારી પ્રચેતાઓએ સમુદ્ર એટલે કે જળમાં ઊભા ઊભા રુદ્રગીતાના જપરૂપી યજ્ઞ અને તપસ્યા વડે તમામ શરીરોના ઉત્પાદક ભગવાન શ્રી હરિને પ્રસન્ન કર્યા. તપસ્યા કરતા કરતા 10,000 વર્ષ વીતી જતા પ્રાણ પુરુષ શ્રી નારાયણ પોતાની મનોહર કાંતિ દ્વારા તેમના તપસ્યા જનિત કલેશનું શમન કરવા સૌમ્ય વિગ્રહથી તેમની સામે પ્રગટ થયા. ગરુડજીની કાંધ પર બેઠેલા શ્રી ભગવાન એવા જણાતા હતા કે જાણે સુમેરીના શિખર પર કોઈ શ્યામ મેઘ ઘટા છવાયેલી હોય. તેમના શ્રીઅંગ પર મનોહર પિતાંબર અને કંઠમાં કૌસ્તુભ મણિ સુશોભિત હતા. પોતાના દિવ્ય તેજથી તેઓ બધી દિશાઓનો અંધકાર દૂર કરી રહ્યા હતા. ચમકદાર સુવર્ણમય આભૂષણોથી યુક્ત તેમનું કમનીય કપોલ અને મનોહર મુખમંડળ અપૂર્વ શોભી રહ્યા હતા. તેમના માથા પર ઝગમગતો મુગટ શોભતો હતો. પ્રભુની 8 ભુજાઓમાં 8 આયુધ ધારણ કરેલા હતા. દેવતાઓ, મુનિઓ અને પાર્ષદો તેમની સેવામાં હાજર હતા તથા ગરુડજી કિન્નરોની જેમ પાખોના શામ સંગીત મય ધ્વનિથી કીર્તિગાન કરી રહ્યા હતા. તેમની 8 સુદીર્ઘ સ્થૂળ ભુજાઓની વચ્ચે લક્ષ્મીજી સાથે સ્પર્ધા કરતી વનમાળા વિરાજમાન હતી. આદિપુરુષ શ્રી નારાયણે આ રીતે પધારીને પોતાના શરણાગત પ્રચેતાઓ પ્રત્યે કૃપા દ્રષ્ટિથી નિહાળતા મેઘના જેવી ગંભીર વાણીમાં કહ્યું, શ્રી ભગવાને કહ્યું, હે રાજપુત્રો, તમારું કલ્યાણ થાઓ. તમારા બધામાં પરસ્પર ઘણો પ્રેમ છે અને સ્નેહવશ તમે એક જ ધર્મનું પાલન કરી રહ્યા છો. તમારી આ આદર્શ સુહૃદતાથી હું ઘણો પ્રસન્ન છું. મારે પાસેથી વરદાન માગો. જે મનુષ્ય સંધ્યાકાળ વખતે દરરોજ તમારું સ્મરણ કરશે તેનો પોતાના ભાઈઓમાં પોતાના જેવો જ પ્રેમ થશે તથા સઘળા જીવો પ્રત્યે મિત્રતાનો ભાવ થઈ જશે. જે લોકો સાયંકાળે અને પ્રાતઃકાળે રુદ્રગીત વડે એકાગ્રચિત્તે મારી સ્તુતિ કરશે તેમને હું ઈચ્છિત વરદાન અને શુદ્ધ બુદ્ધિ આપીશ. તમે બધાએ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના પિતાની આજ્ઞા માથે ચડાવી છે, તેથી તમારી સુંદર કીર્તિ સમસ્ત લોકોમાં ફેલાઈ જશે. તમને એક ઘણો જ વિખ્યાત પુત્ર થશે. તે ગુણોમાં બ્રહ્માજી કરતાં કોઈ પણ પ્રકારે ઓછો નહીં હોય તથા તે પોતાના સંતાનોથી ત્રણેય લોકોને ભરી દેશે. હે રાજપુત્રો, કંડુ ઋષિના તપનો નાશ કરવા માટે ઇન્દ્રે મોકલેલી પ્રમલોચા અપ્સરાથી એક કમળલોચના પુત્રી ઉત્પન્ન થઈ હતી. તેને છોડીને તે સ્વર્ગલોકમાં ચાલી ગઈ ત્યારે વૃક્ષોએ તે કન્યાને અપનાવીને તેનું પાલન પોષણ કર્યું. જ્યારે ભૂખથી વ્યાકુળ થઈને તે રડવા લાગી ત્યારે ઔષધિઓના અધિપતિ રાજા ચંદ્રમાએ દયાવશ તેના મુખમાં પોતાની અમૃત વર્ષિણી તર્જની આંગળી આપી. તમારા પિતા આજકાલ મારી સેવા એટલે કે ભક્તિમાં રત રહેલા છે. તેમણે સંતાનો ઉત્પન્ન કરવાની તમને આજ્ઞા આપી છે, તો તમે સત્વરે તે દેવતુલ્ય સુંદર કન્યા સાથે લગ્ન કરી લો. તમે બધા એક જ ધર્મમાં તત્પર છો અને તમારો સ્વભાવ પણ એક સરખો જ છે, તેથી તમારા જ જેવા ધર્મ અને સ્વભાવવાળી તે સુંદર કન્યા તમારા બધાની પત્ની થશે તથા તમારા બધામાં તેનો સરખો અનુરાગ હશે. તમે બધા મારી કૃપાથી 10 લાખ દિવ્ય વર્ષો સુધી સંપૂર્ણ સમર્થ રહીને અનેક પ્રકારના આ લોકના અને પરલોકના અનેક દિવ્ય ભોગો ભોગવશો. અંતે મારી અવિચળ ભક્તિથી અંતઃકરણનો સઘળી વાસનાઓ રૂપી મળબળ બળી જશે અને તમે આ લોકના તથા પરલોકના નરક તુલ્ય ભોગોથી ઉપરત એટલે કે વિરક્ત થઈને મારા પરમ ધામમાં જશો. જે લોકોના કર્મ ભગવદ પર્ણ બુદ્ધિથી ભગવદ અર્પણ બુદ્ધિથી થાય છે અને જેમનો સઘળો સમય મારી કથા વાર્તાઓ સંભળાવવામાં વીતે છે, તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘરગૃહસ્થી તેમના બંધનનું કારણ થતી નથી. તેઓ હર હંમેશ મારી લીલા કથાઓ સાંભળતા રહે છે, તેથી બ્રહ્મવાદી વક્તાઓ મારફતે હું જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ તેમના હૃદયમાં નિત્ય નવા નવા જેવો દેખાતો રહું છું અને મને પ્રાપ્ત કરી લેવાથી જીવોને નથી તો મોહ થવા પામતો કે નથી તો હર્ષ અને શોક થવા પામતો. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાનના દર્શનથી પ્રચેતાઓના રજોગુણ તમોગુણ રૂપ મળ નષ્ટ થઈ ચૂક્યો હતો. જ્યારે તેમને સઘળા પુરુષાર્થોના આશ્રય અને સૌના પરમ સુહૃદ શ્રી હરિ આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ હાથ જોડીને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. પ્રચેતાઓએ કહ્યું, હે પ્રભુ, તમે ભક્તોના ક્લેશ દૂર કરનારા છો, અમે તમને નમસ્કાર કરીએ છીએ. વેદ તમારા ઉદાર ગુણો અને નામોનું નિરૂપણ કરે છે. તમારો વેગ મન અને વાણીના વેગ કરતાં પણ અધિક છે તથા તમારું સ્વરૂપ બધી જ ઇન્દ્રિયોની ગતિથી પર છે. અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. તમે પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાને કારણે નિત્ય શુદ્ધ અને શાંત છો. મનરૂપ નિમિત્તને કારણે અમને તમારામાં મિથ્યા દ્વૈત ભાસી રહ્યું છે. વાસ્તવમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે તમે માયાના ગુણોને અપનાવીને જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ ધારણ કરો છો, અમે તમને નમસ્કાર કરીએ છીએ. તમે વિશુદ્ધ સત્વ સ્વરૂપ છો. તમારું જ્ઞાન સંસારના બંધનને દૂર કરી દે છે. તમે જ સમસ્ત ભાગવતો એટલે ભક્તોના પ્રભુ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ છો, તમને નમસ્કાર છે. તમારી જ નાભીમાંથી બ્રહ્માંડ રૂપી કમળ પ્રગટ થયું હતું. તમારા કંઠમાં કમળ પુષ્પોની માળા સુશોભિત છે તથા તમારા ચરણો કમળ જેવા કોમળ છે. હે કમલનયન, તમને નમસ્કાર છે. તમે કમળ પુષ્પની પરાગ જેવું સ્વચ્છ પિતાંબર ધારણ કરેલા છો. સઘળા ભૂત પ્રાણીઓનું આશ્રય સ્થાન છો તથા સૌના સાક્ષી છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે ભગવાન, તમારું આ સ્વરૂપ સઘળા કલેશોનું નિવારણ કરનારું છે. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ વગેરે ક્લેશોથી પીડિત એવા અમારી આગળ તમે તેને પ્રગટ કર્યું છે. આનાથી અધિક અમારા ઉપર અન્ય શી કૃપા હશે? અમંગળોના કરનારા હે પ્રભુ, દીનજનો પર દયા કરનારા સમર્થ મનુષ્યોએ એટલી જ કૃપા કરવાની છે કે અવારનવાર તેઓ તે દીનજનોને એવી રીતે યાદ કરતા રહે કે આ અમારા છે, એનાથી જ તેમના આશ્રિતોનું ચિત્ત શાંત થઈ જાય છે. તમે તો શુદ્રમાં શુદ્ર પ્રાણીઓના અંતઃકરણોમાં પણ અંતર્યામી રૂપે વિરાજમાન રહો છો, તો પછી તમારા ઉપાસક એવા અમે જે જે કામનાઓ કરીએ છીએ તે અમારી કામનાઓને તમે કેમ જાણી નહીં લો? હે જગદીશ્વર, તમે મોક્ષનો માર્ગ દેખાડનારા અને સ્વયં પુરુષાર્થ સ્વરૂપ છો, તમે અમારા પર પ્રસન્ન છો, આનાથી અધિક અમને બીજું શું જોઈએ? બસ અમારું અભિષ્ટ વરદાન તો તમારી પ્રસન્નતા જ છે. તેમ છતાં હે નાથ, અમે એક વરદાન તમારી પાસેથી અવશ્ય માગીએ છીએ. પ્રભુ, તમે પ્રકૃતિ વગેરેથી પર છો અને તમારી વિભૂતિઓના પણ કોઈ અંત નથી, તેથી તમે અનંત કહેવાઓ છો. જો ભમરાઓને અનાયાસ જ કલ્પ વૃક્ષ મળી જાય તો શું તે કોઈ બીજા વૃક્ષનું સેવન કરશે ખરો? તો તમારા ચરણોના શરણે આવીને હવે અમે શું શું માગીએ? અમે તમારી પાસેથી માત્ર એ જ માગીએ છીએ કે જ્યાં સુધી તમારી માયાથી મોહિત થઈને અમે પોતાના કર્મો અનુસાર સંસારમાં ભ્રમણ કરતા રહીએ ત્યાં સુધી જન્મો જન્મ અમને તમારા પ્રેમી ભક્તોનો સંગ મળતો રહે. અમે તો ભગવદ્ ભક્તોના ક્ષણભરના સંગની સામે સ્વર્ગ અને મોક્ષ પણ કશું જ નથી એમ સમજીએ છીએ, તો પછી માનવીય ભોગોની તો વાત જ ક્યાં રહી? ભાગવત એટલે કે ભગવદ્ ભક્તોના સમાજમાં હર હંમેશ ભગવાનની મધુર મધુર કથાઓ થતી રહે છે કે જેમના શ્રવણ માત્રથી ભોગોની તૃષ્ણા શાંત થઈ જાય છે, ત્યાં પ્રાણીઓમાં કોઈ પણ પ્રકારનો વેર વિરોધ કે ઉદ્વેગ રહેતો નથી. ત્યાં સારા સારા કથા પ્રસંગો દ્વારા સંન્યાસીઓના એકમાત્ર આશ્રય સાક્ષાત શ્રી નારાયણ ભગવાનનું નિષ્કામ ભાવે વારંવાર ગુણગાન થતું રહે છે. તમારા તે ભક્તો તીર્થોને પવિત્ર કરવાના ઉદ્દેશ્યથી પૃથ્વી પર પગપાળા જ વિચરતા રહે છે. તેમનો સમાગમ સંસારથી ભયભીત થયેલા પુરુષોને ભલા કેમ રુચિકર નહીં થાય? હે ભગવાન, તમારા પ્રિય સખા અને ભક્ત ભગવાન શંકરના ક્ષણભરના સમાગમથી જ આજે અમને તમારું સાક્ષાત દર્શન થયું છે. તમે જન્મ મરણ રૂપ દુસાધ્ય રોગોના શ્રેષ્ઠતમ વૈદ્ય છો એવા અમે આપને પ્રાપ્ત કરી શક્યા એ અમારું સૌભાગ્ય છે. તેથી અમારી વિનંતી છે કે આપના ભક્તોનો સમાગમ મળતો રહે. પ્રભુ, અમે સમાહિત ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે, નિરંતર સેવા શુશ્રૂષા કરીને ગુરુ બ્રાહ્મણો અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે, તથા દોષ બુદ્ધિ ત્યજીને શ્રેષ્ઠ પુરુષો સુહૃદજનો બાંધવો તેમજ સમસ્ત પ્રાણીઓની વંદના કરી છે અને અન્ન વગેરેનો ત્યાગ કરીને દીર્ઘકાળ સુધી જળમાં ઊભા રહીને તપસ્યા કરી છે, તે બધું સર્વવ્યાપક પુરુષોત્તમ સ્વરૂપ આપના સંતોષનું કારણ થાઓ આ જ વરદાન માગીએ છીએ. સ્વામી, તમારા મહિમાનો પાર નહીં પામવા છતાં પણ સ્વયંભૂ મનુ, સ્વયં બ્રહ્માજી, ભગવાન શંકર તથા તપ અને જ્ઞાનની શુદ્ધ ચિત્તના થયેલા અન્ય મનુષ્યો નિરંતર તમારી સ્તુતિ કરતા રહે છે. તેથી અમે પણ પોતાની બુદ્ધિ અનુસાર તમારું યશોગાન કરીએ છીએ. તમે સર્વત્ર સમાન શુદ્ધ સ્વરૂપ અને પરમ પુરુષ છો. અમે આપને સત્વમૂર્તિ ભગવાન વાસુદેવને નમસ્કાર કરીએ છીએ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, પ્રચેતાઓએ આ પ્રમાણે સ્તુતિ કરી તેથી શરણાગત વત્સલ શ્રી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, તથાસ્તુ. અપ્રતિહત પ્રભાવવાળા શ્રી હરિની મધુર મૂર્તિના દર્શનથી હજી પ્રચેતાઓના નેત્રો તૃપ્ત થયા ન હતા, તેથી તેઓ તેમને જવા દેવા ઈચ્છતા ન હતા. તો પણ તેઓ પોતાના પરમધામમાં સિધાવી ગયા. આ પછી પ્રચેતાઓએ સમુદ્ર જળમાંથી બહાર નીકળીને જોયું કે સમગ્ર પૃથ્વીને ઊંચા ઊંચા વૃક્ષોએ ઢાંકી દીધી છે. તે જાણે કે સ્વર્ગમાં જવાના માર્ગને રોકવા માટે જ આટલા વધી ગયા હતા. આ જોઈને તેઓ વૃક્ષો પર ઘણા કોપિત થયા. ત્યારે તેમણે પૃથ્વીને વૃક્ષ વેલીઓ વગરની કરી દેવા માટે પોતાના મુખમાંથી પ્રચંડ વાયુ અને અગ્નિ છોડ્યા, જેવા કાલાગ્નિ રુદ્ર પ્રલય કાળે છોડે છે. જ્યારે બ્રહ્માજીએ જોયું કે તેઓ તમામ વૃક્ષોને ભસ્મ કરી રહ્યા છે, ત્યારે તેઓ ત્યાં આવ્યા અને તેમણે પ્રાચીન બરેના પુત્રોને યુક્તિપૂર્વક સમજાવીને શાંત કર્યા. પછી જે થોડા વૃક્ષો ત્યાં બચ્યા હતા, તેમણે ભયભીત થઈને બ્રહ્માજીના કહેવાથી તે કન્યા લાવીને પ્રચેતાઓને આપી. પ્રચેતાઓએ પણ બ્રહ્માજીના આદેશથી તે મારિશા નામની કન્યા સાથે લગ્ન કરી લીધા. તેના જ ગર્ભમાંથી બ્રહ્માજીના પુત્ર દ્રક્ષે શ્રી મહાદેવજીની અવજ્ઞાને કારણે પોતાનું પૂર્વ શરીર ત્યજી દઈને જન્મ લીધો. આ જ દક્ષે ચાક્ષુષ મન્વંતરનું આગમન થતાં જ્યારે કાળક્રમે પૂર્વ સર્ગ નષ્ટ થઈ ગયો, ત્યારે ભગવાનની પ્રેરણાથી ઈચ્છા અનુસાર નવી પ્રજા ઉત્પન્ન કરી. તેમણે જન્મ લેતાની સાથે જ પોતાના તેજથી સમસ્ત તેજસ્વીઓનું તેજ છીનવી લીધું. એ કર્મ કરવામાં ઘણા દક્ષ કુશળ હતા, તેથી જ તેમનું નામ દક્ષ થયું. બ્રહ્માજીએ તેમનો પ્રજાપતિઓના નાયકના પદ પર અભિષેક કર્યો અને સૃષ્ટિના રક્ષણ માટે તેમને નિયુક્ત કર્યું, અને તેમણે મરીચી વગેરે અન્ય પ્રજાપતિઓને પોતપોતાના કાર્યમાં નિયુક્ત કર્યા. ચોથા સ્કંદ અંતર્ગત 30મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.